આપણા ગુરુ શાસ્ત્રીજી મહારાજ, એમના ગુરુ ગોપીનાથ દાસજી પુરાણી સ્વામી, એમનો પ્રસંગ કહું. વડતાલમાં અભ્યાસ કરતા સંસ્કૃતનો, અને એ વખતે 30-35 નંદ સંતો હયાત હતા. એટલે આ પુરાણી ગોપીનાથ દાસજી સ્વામી ભણે પણ સેવા દોડી દોડીને કરે, અને એમાં એ નંદ સંતોને સવારમાં પોરમાં વહેલા ઉઠી નાહી ધોઈ અને એ સંતોને નવડાવવા, એમના ધોતિયા ધોવા, એને ટેકો દેવો, એમને પછી ક્યારે દિવસે પાણી જળ કાંઈ પીવું, ક્યાંય બીજું કામકાજ હોય દોડી દોડીને પગ દબાવવા, આવી બધી સેવા કરે. ભણનારા હતા જ ને, બીજા હતા, પણ આને એમ થયું કે આપણને પછી અહીંયા નંદ સંતો આટલા છે તો આ લાભ ક્યાંથી, દોડી દોડીને સેવા કરે. દેહને ગણે નહીં, જુવાનીમાં આમે જો ગણે ને તો મને તેમ થાય ભાઈ જુવાનીમાં છે ને એ જુવાનીની કિંમત જુવાનીમાં નથી હોતી. એ જુવાની વહી જાય ને પછી આવું કરવું હોય તો શરીર સાથ ન દેતો હોય, અને આ જુવાની એવી હોય કે 20 કલાક કામ કરે ને 4 કલાક કે 2 કલાક સુવા મળ્યો ને તો પાછો જાગે ત્યારે તાજો નરવો થઈ જાય એવી અવસ્થા હોય છે, ત્યારે ઉલટાને વધારે ને વધારે ખેંચે, ઊંઘ ઓવર આલી જતી હોય. બોલો, એટલે આ એને વાપરી લ્યો, આ તો બરફનો ગાંગડો છે, જો ગ્લાસ ને દૂધ ને કઈ ઠંડુ કરીને પી લીધું તો પીવાઈ ગયું, બાકી તે ઓગળી જ જવાનો છે. રાખીએ મૂકે કામ આવે? રોડ ઉપર સરદારજી બરફનો ગાંગડો આવડો મોટો કિલો નો હાથમાં લઈને આમ ઉભો હતો, એક જણો નીકળ્યો તો એને જોયું તો ઉભો જ છે, અડધો કલાક પછી નીકળ્યો તોય સરદારજી હાથમાં ગાંગડો લઈને ઉભો હતો. એટલે આને પૂછવાનું મન થયું કે સરદારજી તમે ગાંગડો લઈને હાથમાં શું લઈને ઉભો છો? તો કે મેં દેખતા હોય કે લીક કહા સે હોતા હૈ, કહા સે લીક હોતા હૈ. આ શ્વાસમાં આ બરફનો ગાંગડો શરીર છે ને, એ બરફનો ગાંગડો છે ને, પ્રતિ શ્વાસ એ લીક થાય છે, એ ગોતવા ન બેસાય, લીક ક્યાંથી થાય છે? વાપરી લેવાય, ટાઢું પાણી કરીને પી લેવાય. નહી તો અવસર ગોતી રાખે તો ભયો જાય. એવું બધું એવું છે, શરીરનું છે, ધનનું છે, બધાનું એવું જ છે ને, એ તો લીક થાય જ છે. એટલે નંદ સંતોની સેવા કરે, એમાં અધિપુદાનંદ સ્વામી પણ હતા. મીંઢળવંધા જે આદિ નામમાં નીકળી ગયા હતા, એ જેને લખ્યું નહોતું કે તમે સાધુ થવા આવો એમ, પણ એના મામાને લખ્યું હતું અજા પટેલને, અને કલ્યાણદાસ કડુના નીકળી ગયા હતા એ અદ્ભુતાનંદ સ્વામી મીંઢોળવંધા. અને મહારાજે બીજા 17 ને 18 ને પાછા વાળા નામને રાખ્યા અને અદ્ભુત કામ કર્યું, કારણ કે માંડવે જતા હતા અને ભાગ્યા. જવાય આમ જવાય, એ કયો જવાય? અરે 3 મહિના લગ્ન નું માવતર મોડું કરે તો રીસાઈ જાય, તમે મારો મેળ જ પાડતા નથી. પણ કૌની મોસમ ગઈ, કપાસની મોસમ ગઈ, કેટલી મોસમ, હજી મારી મોસમ ક્યારે આવશે? કે લગ્ન ને માંડવે થી ભાગી જવું મીંઢોળ બંધા ને, એમ નમ બેન, મહારાજે મીંઢોળ છોડ્યો ને મહારાજ શ્રીજીના મુખમાંથી બેન નીકળી ગયા, તમે તો કલ્યાણદાસ અદભુત કામ કર્યું છે, જાઓ તમારું નામ અદભુતાનંદ. એ અદભુતાનંદ સ્વામી ત્યારે બહુ વૃદ્ધ, અને શરીરમાં એ દ્વેષીઓ એ બધાએ જોળીમાં અન્નમાં ઝેર નાખી દીધું હોય, એટલે એ ઝેરની અસર તો બધી નીકળી ગઈ હોય, પણ એની અસર અમુક રહી ગઈ, એટલે શરીર કળે બહુ છેલ્લી અવસ્થાએ, એટલે ઊંઘ ન આવે. એટલે આ ગોપીનાથ દાસજી સ્વામી એને ચરણ દબાવે, સારી રીતે આમ દબાવે, સેવા કરતા હશે સ્વામીને ઊંઘ આવી ગઈ. આમને એમ થઈ ગયું કે જો આમને ઊંઘ જ આવી ગઈ છે તો આ સેવા છોડાય નહીં, કળતર સરખું થયું હશે તો જ ઊંઘ્યા છે ને, દબાવતા જ રહ્યા. અને સ્વામી એમાં ઘસઘસાટ ઊંઘી ગયા, અને આપણને તરત શું થાય, હવે હોઈ ગયા, હાલો હવે હોઈ ગયા, હવે દાબ્યો તોય શું, ન દાબ્યો તોય શું, એને ક્યાં ખબર પડવાની છે દાબીઓ છે, બહુ ગયા. આ દાબતા જ રહ્યા, સવારે 4 વાગ્યા પેલા ચોઘડિયા વાગે ને, શરણાઈઓના દેવ જાગવાના, મંદિર જાગવાના 4 વાગ્યાના ચોઘડિયા, થી એ ચોઘડિયા 4 વાગ્યે વાગ્યા, રાતના 10 વાગ્યાથી દાબતા હતા, 10 વાગ્યાથી દાબતા હતા, સવારના 4 વાગ્યા. વિચાર કરો, વાત સાંભળીએ છીએ કે શું કરીએ છીએ આપણે, ચોઘડિયા વાગ્યા અને અદ્ભુતાનંદ સ્વામી જાગ્યા, તો આજે દાબતા જ હતા. અરે ગોપીનાથ, તમે હજી દાબો છો? સ્વામી તમને સારું લાગ્યું, ઊંઘ આવી ગઈ એટલે પછી મને થયું કે જો હું બંધ કરી દઈશ તો સ્વામીને પછી ઊંઘ ઉડી જશે, એટલે હું તો દાબતો. આ હા એટલે આવ્યો, ઓરો આવ્યો, ઓરો આવ્યો ગોપીનાથ, ઓરો આવ્યો, માથે બે હાથ મૂક્યા, જાઓ ભણજો ભણજો, પણ અમારા આશીર્વાદથી તમને સહજ સહજ વિદ્વત્તા આપશે, સહજ વિદ્વાન થશો, સંપ્રદાયની સેવા થશે, શાસ્ત્રો જીવવાગે રહેશે, અને સાધુતા એ સહિત વિદ્વત્તા રહેશે. જો એક પછી એક આશીર્વાદ વરસાવે, સાધુતા એ સહિત વિદ્વત્તા રહેશે, જાઓ જાઓ જાઓ, અને સત્સંગમાં તમારી વિદ્વત્તા લેખે લાગશે, ભગવાન સ્વામિનારાયણ નામ ઉજળું થશે, જાઓ જાઓ. અને એને એને ગોપીનાથ, સાંભળ સાંભળ, તને જયારે અંતકાળ આવશે ને ત્યારે પેલા તને સહજાનંદ સ્વામી કેવા આવશે ને પછી લઈ જાય છે, જા એમ નમ નહીં લઈ જાય, જા. એક પછી એક આશીર્વાદ વરસાવ, એક પછી શું જોઈએ લ્યો, આ એક રાતમાં કામ થઈ ગયું. નહીતર આ બધું હોય, જુવાની હોય, વિદ્વત્તા હોય, બુદ્ધિ હોય, પ્રતિભા હોય, અને આ સાધુતા જાળવવી, આ બધું સહેલું નથી. એ ખાલી સ્ત્રીની બાબત નથી, પણ ધનની છે, માનની છે, આ બધામાં સાધુતા લાગુ પડે. પંચવર્તમાન, નિષ્કામ, નિર્લોભ, નિસ્વાર્થ, બધામાં સાધુતા એ વિદ્વાન રહેશો, જાઓ જાઓ. એટલે સાધુતા એક રાતમાં આવી ગઈ, એને ફિકર રહી કાંઈ, આ ઓલો કૂતરો રોટલો ખાઈ જાય ચોકી કરે એવું થયું કે નહીં, વિચાર કરો એવા થયા. અને ખરેખર પછી તો ઘણા પ્રસંગો છે, પણ ઈસવીસન 1918 એટલે સંમત 1974 ગોંડલમાં સ્વામીઓ હતા, પુરાણી ગોપીનાથ દાદી સ્વામી, કેટલાય સંતો ત્યાંય હતા મંદિરમાં. અને એ વખતે 1974 સંમત, ઈસવીસન 1918 કડકડિયાનો રોગ કહેવાય, એટલે એવો કાળોતરો તાવ, બધા સંતો તાવમાં સપડાય, આખા ગોંડલમાં તાવ હતો, એ હાડકા તોડી નાખ્યો. અને મારી રીતે મને એવું લાગે કે એ બધા આજના જે કહેવાય ને ચિકનગુનિયા, આ ડેન્ગ્યુ, ફાલ્સીફેરમ એટલે ઝેરી મેલેરિયા, એ ટાઈપના મચ્છર તો તે દી હોય ને, પણ આજે રિપોર્ટ થાય છે તે દી થતા નહીં, અને ઔષધો જડતા નહીં એવા. આજે રિપોર્ટ થઈ જાય, ઔષધ લે, તરત પાઠવાડિયા બેઠો થઈ જાય, દિવસો સુધી એમને બીમાર માણસ તડપતા, અને એ વૈદો ઉકાળા કડવાણી બધું આપે, એમાં જે સાજા થયા એ થયા, બાકી ગયા એ ગયા, પણ હાડકા તોડી નાખે એટલે કડકડિયો તાવ કહેવાતો. એટલે આ ચિકનગુનિયા જેવો ઉભો જ થઈ શકે ને, ગોઠણ ભાંગીએ તાવ વયા ગયા પછી 3 મહિના દુખે, આવો છે ચિકનગુનિયા, એવો ડેન્ગ્યુ. તો આ એ મૂળ એ તાવ મચ્છરના. પણ આ પુરાણી ગોપીનાથ દાસજી સામેને તાવ નહીં. અને મિરેકલ એ, આખા ગોંડલમાં સંતો જેટલા હતા એમાં 2 જણાને તાવ નહોતો આવ્યો, બાકી બધા સાધુ બીમાર હતા. એક પુરાણી ગોપીનાથજી સ્વામી અને બીજા આપણા ગુરુ શાસ્ત્રીજી મહારાજ, બે ને તાવ નહીં. ગુરુ ચેલો બે સાજા, જે આપણી પરંપરામાં સીધા આવે, બે ને નખમાય તાવ, અને દોડી દોડીને 2 જણા સેવા કરે. અને ગોપીનાથદાસજી સ્વામી વૈદું પણ થોડું જાણતા, વૈદોની દેખરેખ નીચે, ઔષધ ઉકાળા થાય, કડવાણી ઉકાળા થાય, બીજા ઓહળિયા ઓટાય, કોઈને રાબ થાય, કોઈને મગના પાણી થાય, કોઈને આ થાય, કોઈને આ કડવાણી કરિયાતું, ને આવા બધા ઉકાળા એ લે, અને સાથે આપણા ગુરુ, ત્યારે નાની ઉંમર 18 વર્ષની ઉંમર એમની, દોડી દોડીને વાસણ આ તે બધું, ગુરુ ચલો રાતને દી, 2 જણા હાજા, કામ કેટલું છે વિચાર કરો, સેવા ન ગુરુ થાકે ન ચેલા થાકે, એમ સેવા કરીને બધા સાધુને સાજા કર્યા. એ જેવા સાજા થયા, અને પુરાણી ગોપીનાથદાસજી સ્વામી તાવ આવ્યો, અને મહારાજ ઈશારો આપી દીધો, બસ હવે જવાનું છે. બસ આપણા ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ બાજુમાં નાના સાધુ, એને કીધું, સાધુરામ કાગળ પેન્સિલ લ્યો. લીધો આપણા ગુરુએ, અને એમના ગુરુએ લખાયું, લખો, દેરડી કુંભાજી છે ને બાજુમાં, ત્યાં નારાયણદાસજી સ્વામી અને કૃષ્ણચરણદાસજી સ્વામી, બહુ મોટા સદગુરુ પહોંચેલા સાધુ વડીલ સંત, એને કાગળ લખાયો પુરાણી ગોપીનાથજી સ્વામી, કોની પાસે, આપણે ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ, લખો, હવે આવતો અન્નકૂટ અમારે અક્ષરધામમાં કરવાનો છે. એટલે આ કાગળ લખે છે એ આ દિવાળીના 8-10 દિવસ પહેલાની વાત. હવે અમારે અન્નકૂટ અક્ષરધામમાં કરવાનો છે. કૃપા કરીને ભેળું થવું હોય, દર્શન આપવા હોય તો વહેલા વહેલા પધારો. એ કાગળ લખ્યો, કાગળ મળ્યો, બે સંતો તરત ઉતાવળા થઈ ગયા. હા, તેદી તો આ બધું હતું જ ને, યાદ હશે, દોડમ દોડ આવ્યા. હવે જયારે અહીંયા આવ્યા તો એ તો બેઠા છે અને ગોંડલમાંથી બધા અમુક હરિભક્તો બેઠા છે અને સ્વામી કથા વાર્તા કરે. હા, સાવ સાજા, તાવ ઉતરી ગયો હશે, ત્યારે ઓછો હશે, નહીં હોય બધા તો કથા વાર્તા કરે. તે સંતો આવ્યા એટલે કે લ્યો, અમને આવી રીતના કાગળ લખે છે અને આ અહીંયા તો સાવ સાજા નરવા કથા વાર્તા કરે છે. એકે અણસા જવાના કઈ બોલ્યા નહીં, પણ એ જ રાત ધનતેરસની કાળા કોપનો તાવ, આખી રાત બધી સેવા કરી. વાત સાચી છે, કઈ ગયા હતા એ કાગળ લખાયો હતો. અને સવારના 5 વાગે નારાયણદાસજી સ્વામી, આપણા ગુરુદેવ શાસ્ત્રી મહારાજ એ બાજુમાં બેઠા હતા, અને નારાયણદાસ સ્વામી પૂજા કરવા ગયા હતા. પ્રાતઃ પૂજા વ્યક્તિગત હોય, અને અક્ષરપ્રીતદાસજી સ્વામી એ એવા સાધુ, એ ગૌશાળામાં છાણા થાપતા હતા, એ આમ દોડતા છાણા વાળા હાથે ભાગ્યા. મહારાજ તેજનો બિંબ અને વિમાન લઈ અને ગોંડલ મંદિર તરફ આમ સ્પીડમાં આવ્યો, અને અક્ષરપ્રીતદાસજી સ્વામી છાણ વાળા હાથ એમને ખંખેતા ખંખેતા ભાગ્યા. એલા હાલજો, પુરાણી જાય છે ધામમાં, હાલજો. હા, અને નારાયણદાસ સ્વામી પૂજામાં હતા, એકદમ પ્રકાશનો ધોધ છૂટ્યો અને ત્યાં દર્શન થયા, આવી ગયા છે. એમને પૂજાને શિષ્યોને કીધું, સંકેલી લેજો, પુરાણીને તેડવા આવ્યા છે મહારાજ. એમને દોડતા આવ્યા, તરત જ કીધું, લ્યો લ્યો લ્યો જલ્દી આપ, નીચે લઈ લ્યો. લીધા, જય સ્વામી નારાયણ, હાથ જોડીને પગે લાગીને ભૈયા છે. એ કાગળ શાસ્ત્રીજી મહારાજ પાસે સચવાઈને પીડ્યો હતો, અને આજે હજી એ કાગળ રાજકોટમાં છે, જે લખેલો કાગળ આજે પણ છે. આ ક્યાં ઉદ્ધારાની વાતો છે! આ શેનાથી થાય? કેમ બોલતા નથી? ત્યારે આખોલ ગામમાં મનોહરભાઈ કરીને ગુણભાવી માણસ, ભગવાન સ્વામિનારાયણના સંતો આવે એના ઉપર હેત, તો એને એમ થાય કે હું સંતોની શું સેવા કરું. એટલે પોતાની ખેતીવાડીમાં તુંબડા વાવે. તુંબડા અમારે જે પાણી પીવાના હોય ને, તુંબડા એ સ્પેશિયલ હોય છે, ભગવાને સાધુઓ માટે જ બનાવ્યા છે. અંદર એ તુંબડા જે દૂધી હોય, પણ એનું ગળું પડે, આમાં સર તુંબડા જ આકારનું થાય, સીધી ન ચાલે, આમ થાય, પછી વચ્ચે ગાળો થાય, પાછું આમ થઈ જાય. તુંબડા જ તુંબડા દૂધી કહેવાય, અને કડવી ઝેર જેવી, કોઈ ખાય નહીં એને. એ આના માટે સાધુઓ માટે સ્પેશિયલ ઉગાડી લે. બોલો, આને છે કે સ્પેશિયલ? કોઈ કાકો શાક કરીને ઢોર ગધેડું કોઈ ખાય નહીં એને, સાધુને જ કામ નહીં આવે. એ તુંબડા ઉગાડે, એને સૂકવે, પકાવે, ખાલી કરે, રંગે, સરખા કરે, બધા કરે, જે સંતો આવે બધાને ભેટ આપે. આખી જિંદગી મનોહરભાઈ આખોલ ગામને આ કર્યું, અને એનો અંતકાળ આવ્યો ત્યારે એ સંતો સાથે ભગવાન સ્વામિનારાયણ આવ્યા. પણ બધા સાધુના હાથમાં તુંબડા. જો અહીંયા જે સેવા કરીએ છીએ એ સમજો, વચનામૃતમાં લખ્યું છે, એ બધી દિવ્ય સામગ્રી ત્યાં થાય છે. અહીંયા જે આપ્યું હોય ને અક્ષરધામમાં દિવ્ય રૂપ ધારણ કરી લે છે. તુંબડા આપ્યા તો તુંબડા થઈ ગયા. બોલો, કરવા જેવું છે, શાશ્વત મૂડી થાય. તુંબડા લઈને સાધુઓ દેખાણા, અને મનોહરભાઈ કીધું, લ્યો લ્યો લ્યો લ્યો લ્યો લ્યો, આ બધા જો, આ ભગવાન સ્વામિનારાયણ એમના બધા સાધુઓ, અને મેં જેને જેને તુંબડા આપ્યા બધા આવ્યા છે. લ્યો, જય સ્વામિનારાયણ, ભૈયા ગયા. અને શું કહેવાય? સેવા. ત્યારે જો વરતાલનું ગરડા મધ્યનું 28મું વચનામૃત છે, ગરડા મધ્યનું 28મું, એમાં શ્રીજી મહારાજ જે કહે છે ને, એ હું તમને આ અત્યારે આમ સંગતિમાં હોય ને એટલે વધારે ઇફેક્ટ કરે, અસર કરે. એક એક શબ્દને આમ તમે જોજો, વાંચ્યું હશે પણ જોજો શ્રુત સાંભળવાનો શું મહિમા છે, તમે જો. અને શ્રીજી મહારાજ બોલે છો, અને ભગવાનના ભક્તનો જેને જેને અભાવ આવ્યો છે તે અતિશય મોટા હતા તો પણ પોતાની પદવી થકી પડી ગયા છે, અને જેનું રૂડું થાય છે તે પણ ભગવાનના ભક્તની સેવામાંથી જ થાય છે. અને જેનું ભૂંડું થાય છે તે પણ ભગવાનના ભક્તના દ્રોહમાંથી જ થાય છે. સહજાનંદ સ્વામી બોલો છે, આમ જ લગાડતા જાય છે. અને વળી જીવને ભગવાનને રાજી કર્યાનો ઉપાય તો ભગવાનને રાજી કરવાનું સૌને મન હોય ને કે ન હોય? જો, અને વળી જીવને ભગવાનને રાજી કર્યાનો ઉપાય તો મન, કર્મ, વચને ભગવાનના ભક્તની સેવા કરવી એ જ છે. અને ભગવાનના ભક્તનો દ્રોહ કરવો એ જ ભગવાનને કુરાજી કરવાનો ઉપાય છે. માટે હવે સાંભળજો, માટે અમારો તો એ જ સિદ્ધાંત છે, બીજાનો જે હોય તે, શ્રીજી મહારાજ કે અમારો તો એ જ સિદ્ધાંત છે, જે ભગવાનનો રાજીપો હોય અને ભગવાનના ભક્તનો સંગ હોય તો ભગવાનથી અનંત વર્ષ સુધી છેટે રહીએ તો પણ મનમાં કાંઈ શોક ન થાય, અને ભગવાનની પાસે રહેતા હોઈએ અને જો ભગવાનનો રાજીપો ન હોય તો તેને હું સારું નથી જાણતો. અને સર્વશાસ્ત્રનું પણ એ જ સાર છે. શું છે? ભગવાનનો જેમ રાજીપો હોય તેમ જ કરવું, અને જેમ ભગવાનનો રાજીપો હોય તેમ જે ન કરે તેને ભગવાનના માર્ગ થકી પડ્યો જાણવો, અને જેને ભગવાન અને ભગવાનના ભક્તનો સંગ છે અને ભગવાનનો રાજીપો છે ને તે જો મૃત્યુ લોકમાં છે તો પણ ભગવાનના ધામમાં જ છે. કેમ? જે સંતની સેવા કરે છે અને ભગવાનના ગમતામાં છે તે ભગવાનને સમીપે જઈને જ નિવાસ કરશે, અને જો ભગવાનના ધામમાં છે ને ભગવાનનો રાજીપો નથી ને ભગવાનના ભક્ત ઉપર ઈર્ષા છે તો તે ભક્ત ભગવાનના ધામમાંથી પણ જરૂર હેઠો પડશે. માટે સાંભળજો, માટે અમારે તો ભગવાનનો રાજીપો થયા સારું. અમારે કોને? શ્રીજી મહારાજ પોતાને કહે છે. શું? માટે અમારે તો કોને? શ્રીજી મહારાજ કહે છે એમને. શ્રીજી મહારાજ કે અમારે, માટે અમારે તો ભગવાનનો રાજીપો થયા સારું, જન્મો જન્મ ભગવાનના ભક્તની જ સેવા કરવી છે. પોતે પોતે બોલે છે કે અમારે તો ભગવાનનો રાજીપો થયા સારું, જન્મો જન્મ ભગવાનના ભક્તની જ સેવા કરવી છે, અને જેમ અમારો નિશ્ચય છે તેમ જ તમારે પણ નિશ્ચય રાખવો. પછી મુક્તાનંદ સ્વામી આદિક જે સર્વે હરિભક્ત હતા તેમણે હાથ જોડીને કહ્યું, હે મહારાજ, અમારે પણ એ જ નિશ્ચય રાખવો છે. એમ કહીને સર્વે હરિભક્ત વિનંતીએ સહિત શ્રીજી મહારાજને પગે લાગ્યા. પછી વળી શ્રીજી મહારાજ બોલ્યા, આ વાર્તા જે અમે કરી છે તે કેવી છે? એમ કે છે, અમે કીધું કેવું છે ખબર છે? એમ કરીને કહે છે, અમે આ વાર્તા કરી એ કેવી છે? તો વેદ, શાસ્ત્ર, પુરાણ આદિ જે કલ્યાણને અર્થે પૃથ્વીને વિશે શબ્દ માત્ર છે તે સર્વેનું અમે શ્રવણ કરીને તેનું સાર કાઢીને આ વાર્તા કરી છે. તે પરમ રહસ્ય છે, સારનું પણ સાર છે, અને પૂર્વે જે મોક્ષને પામી ગયા છે અને હવે જે પામશે અને હમણાં જે મોક્ષને માર્ગે ચાલ્યા છે તે સર્વને આ વાર્તા છે, તે જીવન દોરી રૂપ છે. બોલો, આવી વાત છે. બોલો, સેવાની કેવડી મોટી. મહારાજ કે અમારે તો આ જ કરવું છે, જન્મ જન્મમાં કરવું છે. ઓહો, કેટલો કેમ હશે, કેટલો મહેમાન, કેટલી વાત હશે ત્યારે ભગવાન પોતે બોલતા હશે, નહીતર તો કેમ બોલે. એટલે જ પાછું મધ્યના 25મા વચનામૃતમાં ઉકા ખાચરને યાદ કર્યા કે આ વાસના ટળવાના બધા ઉપાયો છે પણ સરળ ઉપાય મહારાજ. ઓહો, આ ઉકા ખાચરની પેઠે જેને સંતોની સેવા કર્યાનું વ્યસન પડે એની જન્મ જન્મની વાસના બળીને ભસ્મ થઈ જાય. કેવી ઉકા ખાચર સેવા કરતા, સવારના 2 વાગે ઉઠે, આખો ગઢપુરનો ગરડાનો દરબાર વાળે, ત્યાંથી લઈને છે ઘેલાના કાંઠા સુધી રસ્તો વાળે, ઘેલાનો કાંઠો બધો સાફ કરે, બધું જ કરે. કેમ અહીં સંતો નીકળે, કોઈને બધા સારું, પછી આસન, પથારી, પાગરણ, સંતોના બધા નાવા ધોવાના, માંદા સાજુના પેશાબની મૂત્રળીઓ આ તે બધું ધોવું કરવું, સાફ કરવું દરબાર, અને માથે બધા એ મેલું જે હોય બધું ઉપાડી ઉપાડીને સાફ કરે, કરતો હશે કોઈ. એમાં લીંબ વૃક્ષ નીચે મહારાજ સભા કરીને બેઠા છે, બધા બેઠા છે, પણ મહારાજ કહે છે હજી સભામાં ઘરના ધણી નથી આવ્યો. એટલે કે મહારાજ કે આ દાદા ખાચર બેઠા, હા એ તો છે પણ ઘરના ધણી હજી નથી આવ્યા. આમ જોઈએ રાખે ઘરના ધણી નથી આવ્યા, પણ થયેલો શું, ઉકા ખાચર નાઈને આ બધું થાય પછી બધાને ધોતિયા ધોવે, સંતો આવતા હોય બધાને કપડાં ધોઈ દે, ત્યાં પાછા ઉભા રહીએ, નવડાવે બધાને, બધાને લુગડા ધોવે, એ બધું કરે, બધા નાઈ લે, પછી પોતે નાઈ ને, પછી પોતે નાઈ ને બધું ભીનું ફાળ્યું માથે નાખીને ઓલું લુગડું પહેરી અને દાદાના દરબારમાં આવે. હવે ત્યાં દરબારમાં આવતા જ થોડા રસ્તાની આગળ ત્યાં કૂતરું બગાડી ગયેલું, એટલે જાજરું બેસી ગયેલું. હવે બધા નીકળે ખરા, પણ અહીંયા બેસી ગયું કૂતરું, આમ કરીને આમ નીકળી જાય. એમાં પાર્ષદો હોય, હરિભક્તો હોય, બધા નીકળે, એટલે કૂતરું બેઠેલા છે, અહીંયા ક્યાં બેસી ગયું, અને ભૂંડાને ક્યાંય નો જોગ મળ્યો ને અહીંયા જ મૂક્યું, એમ કરીને બધા નીકળી જાય. પણ ઉકા ખાચર આવ્યા છે, લે એમણે જોયું, અરે રે લે મૂ કૂતરું બેસી ગયું, અરે કોઈનો પગ પડી જાય, આવું એ બધું પાછું મૂક્યું, એ પાછું મળમૂત્ર ઉપાડ્યું, એ બધું એક બાજુ નાખેલા, અને હવે પાછું અપવિત્ર થયા, પાછા ભીને લુગડે ઘેલે ગયા, પાછા નાયા ભીના પહેરી, અને પછી પાછા દાદાના દરબારમાં આવ્યા, અને પછી ત્યાંથી નીકળે, એટલે મહારાજની સભા હતી ત્યાં આવીને મહારાજ ત્યાં બેસવાઈ ગયા, મહારાજ ઉભા થઈ ગયા, આ મારા ઘરના ધણી આવ્યા, લ્યો આ ઘરના ધણી આવ્યા, આ મારા ઘરના ધણી, આ ઘરધણી આવ્યા, લ્યો. એટલે સત્સંગમાં કોઈ ઘરધણી હોય, કોઈ મજૂર જેવા હોય, કોઈ દાળિયા જેવા હોય, કોઈ હાથી જેવા હોય, કોઈ ચોર જેવા હોય, બહુ વેરાયટીઝ હોય છે. હા મારા ગરદણી આવ્યા, સોરઠમાંથી સંઘ આવ્યો હતો ગરડા મહારાજને દર્શને, એ ગરડા પહોંચવાનું થયું અને એ જ વખતે એક 10-15 વર્ષનો છોકરો સંઘમાં હશે, ગરડા આમ દેખાયો અને એ છોકરાને પગમાં કાંટો, પણ બાવળની સૂળ આમ સોસરી પગમાં નીકળી ગઈ. છોકરો બિચારો તો રાડ નાખી ગયો, પણ બધાને ઉતાવળ છે નહીં, જલ્દી આમ શ્રીજીને મળવું, દર્શન આ તે બધું ઉતાવ. છોકરાને તો હું કરતો હતો, ઠીક કાંટો વાગ્યો છે, કાઢ લેશે કાઢ લેશે, હાલો વાંધો નહીં, આવી જશે. થાણા ગાલોળના માવા ભગત એ તરત ઉભા રહી ગયા, છોકરા પાસે ગયા, છોકરાને કીધું શું છે, કાંટો કાઢવામાં મદદ કરી, પણ કાંટો કાઢ્યો લોહીની ધાર થઈ, બાવળના પાંદડાને મોઢામાં ચાવી એની લુગદી બનાવી અને એનો પાટો બાંધ્યો, પોતાનું ફાળિયું ફાડીને, અને છોકરાને હલાયું તો રહ્યું નહીં, ખભે ઉપાડ્યો છોકરાને માવા ભગતે, 2 પગ આમ નાખ્યા, અહીં બેસાડ્યો અને એમ માથું પકડાવી દીધું, અને માવા ભગત આવે, એટલે સેજે ધીમે જ ચલાય, એટલે સંઘ આવી ગયો, મહારાજને બધા દંડવત કરે, બધા બેઠે, અને મહારાજ આમ જોઈને કે હજી સંઘ આવ્યો નથી, હજી સંઘ નથી આવ્યો. એટલે એમાં મોવડી હોય ને કોઈ કોઈ, અરે ના માં પ્રભુ, કે બધા આવી ગયા, ના ના હજી સંઘ નથી, અરે આ સંઘના જ માણસો છે મહારાજ, ના ના સંઘ નથી આવ્યો, હજી સંઘ નથી આવ્યો, અરે મહારાજ આ બધો સોરઠનો સંઘ, જો આ ફલાણા પટેલ, આ ફલાણા ભાઈ, આ ફલાણા મહારાજ, ત્યાં ઊભા થઈ તીને જોવે, હજી સંઘ નથી આવ્યો. એમાં ઓલા છોકરાને ખભે નાખીને માવા ભગત આપ્યા આવ્યા, અને મહારાજ ઊભા થઈ, આ સંઘ હવે આવ્યો, હવે સંઘ સામે દોડીને માવા ભગત ને ભેટી પડ્યા. આમ જે સેવા કરે એને રાજીપો મળે. એટલે ઘણા વ્યસન, એટલે આમ સેવા ગોતતા હોય, માવા ભગત જો ગોતે છે ને સેવા, આપણે નારાયણ ભગત સેવા ગોતતા હોય, ક્યાંથી મને સેવા થઈ જાય, કોઈ નાના નાના હરિભગત ની આની તેની મને સેવા થઈ જાય. આ શ્રેષ્ઠ અને બીજા તમે કહો તો કરે, આ બીજો પ્રકાર. આપણે કહીએ તો તમારે કેવું જોઈએ ને, કીધા વગર તો માય નો પીરશે. આપણને સામા સૂત્રો આપે, માગ્યા વગર તો માય ન પીરશે, કેવું જોઈએ ને. ત્યારે પેલો પ્રકાર શું છે, ગોતતો જ હોય, ક્યાંયથી પણ મોકો મળે અવસર મળે ગરી જાય. બીજો પ્રકાર એવો, કયો તો બતાવો તો કરે. ત્રીજો પ્રકાર એ, કહો તો ના કરે, કહો તો ના કરે. અને ચોથો પ્રકાર એ, કહો તો કરે તો નહીં પણ અવગુણ લે. છે વિવેક જેન તેન કહે છે આ ચોથો પ્રકાર. આપણે જોવાનું આમાં કઈ વકલમાં આવીએ છીએ, આ છીએ આપણે. આવી સેવાની વાત છે. 11:30 થઈ ગયા, હજી સેવાની વાત તો સારી છે થોડીક કહેવાની, પણ એ કહીએ તો 12:30 થઈ જાય, એટલે એ હવે આજે રહેવા દઈએ. એટલી સેવા બસ, બાકીની હવે આવતા શુક્રવારે સહજાનંદ સ્વામીમાં.